એમને જોઈને ઋષિઓ સહિત બ્રહ્મપુત્ર સનતકુમારનું મુખ પ્રસન્નતાથી ખીલી ઉઠ્યું અને એમને આત્મસમર્પણ જેવું કરતા ખડા થઈ ગયા. એટલામાં જ તે વિમાન ધરતી ઉપર આવ્યું. સનતકુમારે દેવનંદીને સાષ્ટાંગ પ્રણામ કરીને એમની સ્તુતિ કરી અને મુનિઓનો પરિચય આપતા બોલ્યા, આ છ કુળમાં ઉત્પન્ન ઋષિ છે જે નૈમિષારણ્યમાં દીર્ઘકાલથી સત્રનું અનુષ્ઠાન કરતા હતા. બ્રહ્માજીના આદેશથી આપના દર્શન કરવા માટે આ લોકો પહેલેથી જ અહીં આવ્યા છે. બ્રહ્મપુત્ર સનતકુમારનું આ કથન સાંભળીને નંદીએ દ્રષ્ટિપાત્ર માત્રથી એ સૌના પાશોને તત્કાલ કાપી નાખ્યા અને ઈશ્વરીય શૈવ ધર્મ અને જ્ઞાન યોગનો ઉપદેશ આપીને તે ફરી મહાદેવજી પાસે ચાલ્યા ગયા. સનતકુમારે તે સમસ્ત જ્ઞાન સાક્ષાત મારા ગુરુ વ્યાસને આપ્યું અને પૂજનીય વ્યાસજીએ મને સંક્ષેપમાં બધું જ બતાવ્યું. ત્રિપુરારી શિવના પુરાણ રત્નનો ઉપદેશ વેદને ન જાણનારા લોકોને ન આપવો જોઈએ. જે ભક્ત અને શિષ્ય ન હોય એને તથા નાસ્તિકોને પણ આનો ઉપદેશ ન આપવો જોઈએ. જો મોહવશ આ અનાધિકારીઓને આનો ઉપદેશ અપાઈ ગયો હોય તો તે નરક પ્રદાન કરે છે. જે લોકોએ સેવાનુગત માર્ગથી આ પુરાણનો ઉપદેશ આપ્યો, લીધો, ભણ્યો, વાંચ્યો અથવા સાંભળ્યો છે એમને આ સુખ અને ધર્મ આદિ ત્રિવર્ગ પ્રદાન કરે છે અને અંતે નિશ્ચય જ મોક્ષ આપે છે. આ પૌરાણિક માર્ગના સંબંધથી આપ લોકોએ અને મેં એકબીજા ઉપર ઉપકાર કર્યો છે, તેથી હું સફળ મનોરથ થઈને જઈ રહ્યો છું. આપણા સૌનું સર્વ પ્રકારે મંગળ હો. સુતજીનું આશીર્વાદ આપીને ચાલ્યા જઉં અને પ્રયાગમાં એ મહાયજ્ઞનું પૂર્ણ થઈ જવા પર તે સદાચારી મુનિ વિષય કલુષિત કલિકાલના આવવાથી કાશીની આસપાસ નિવાસ કરવા લાગ્યા. તેના પછી પશુપાશથી છૂટવાની ઈચ્છાથી એ બધાએ પૂર્ણતયા પાશુપત વ્રતનું અનુષ્ઠાન કર્યું અને સંપૂર્ણ બોધ અને સમાધિ ઉપર અધિકાર કરીને એ અનિંદ્ય મહર્ષિ પરમાનંદને પ્રાપ્ત થઈ ગયા. વ્યાસ ઉવાચ, એતત શિવ પુરાણમ હિ સમાપ્તમ હિતમાદરાત પઠિતવ્યમ પ્રયત્નેન શ્રોતવ્યમ ચ તથૈવ હિ નાસ્તિકાય ન વક્તવ્યમ અશ્રદ્ધાય શઠાય ચ અભક્તાય મહેશસ્ય તથા ધર્મધ્વજાય ચ એનત શ્રુત્વા એકવારં ભવેત પાપમ હિ ભસ્મસાત અભક્તો ભક્તિ માપ્નોતિ ભક્તો ભક્તિ સમૃદ્ધિ પાક પુનઃ શ્રુતે ચ સદ્ભક્તિ મુક્તિ સ્યાચ્ચ શ્રુતે પુનઃ તસ્માત પુનઃ પુનશ્ચૈવ શ્રોતવ્યમ હિ મુમુક્ષુભિઃ. પંચાવૃત્તિ પ્રકર્તવ્યા પુરાણસ્યાસ્ય સદ્ધિયા પરમ ફલમ સમૃદ્ધિષ્ય તત્પ્રાપ્નોતિ ન સંશયઃ. પુરાતનાશ્ચ રાજાનો વિપ્રા વૈશ્યાશ્વ સત્તમાઃ સપ્તકૃત્વસ્ત્વદાવૃત્યા લભંત શિવદર્શનમ. શોષ્યસ્ત્યથાપિ ત્વશ્ચેદમ માનવો ભક્તિ તત્પરમ ઇહમ ભુક્ત્વાખિલાન ભોગાનંદે મુક્તિ લભેચ્ચ સઃ. એતત શિવ પુરાણમ હિ શિવસ્યાતિ પ્રિયમ પરમ ભુક્તિ મુક્તિ પ્રદમ બ્રહ્મસ્મિતમ ભક્તિવર્ધનમ. એતત શિવ પુરાણસ્ય વક્તુઃ શ્રોતુશ્ચ સર્વદા સગણઃ સસુતઃ સાંબઃ શમ કરોતુ સશંકર. વ્યાસજી કહે છે, આ શિવ પુરાણ પૂરું થયું. આ હિતકર પુરાણને બહુ આદર અને પ્રયત્નથી ભણવું તથા સાંભળવું જોઈએ. નાસ્તિક, શ્રદ્ધાહીન, શઠ, મહેશ્વર પ્રત્યે ભક્તિથી રહિત તથા ધર્મધ્વજી પાખંડીને આનો ઉપદેશ ન આપવો જોઈએ. આનું એકવાર શ્રવણ કરવાથી જ બધા પાપ ભસ્મ થઈ જાય છે. ભક્તિહીન ભક્તિને પામે છે, ભક્ત ભક્તિની સમૃદ્ધિનો ભાગી બને છે. બીજી વાર શ્રવણ કરવાથી ઉત્તમ ભક્તિ અને ત્રીજી વાર સાંભળવાથી મુક્તિ સુલભ થઈ જાય છે. એટલા માટે મુમુક્ષુ પુરુષોએ વારંવાર આનું શ્રવણ કરવું જોઈએ. કોઈ પણ ઉત્તમ ફળ પામવા માટે શુદ્ધ બુદ્ધિથી આ પુરાણની 5 આવૃત્તિ કરવી જોઈએ. આવું કરવાથી મનુષ્ય એ ફળને પ્રાપ્ત કરી લે છે એમાં સંશય નથી. પ્રાચીન કાળના રાજાઓ, બ્રાહ્મણો તથા શ્રેષ્ઠ વૈશ્યોએ આની 7 આવૃત્તિ કરીને શિવના સાક્ષાત દર્શન પ્રાપ્ત કર્યા છે. જે મનુષ્ય ભક્તિ પરાયણ થઈને આનું શ્રવણ કરશે તે પણ આ લોકમાં સંપૂર્ણ ભોગોનો ઉપભોગ કરીને અને અંતે મોક્ષ પ્રાપ્ત કરી લેશે. આ શ્રેષ્ઠ શિવ પુરાણ ભગવાન શિવને અત્યંત પ્રિય છે. આ વેદ તુલ્ય માનનીય ભોગ અને મોક્ષ આપનારું તથા ભક્તિભાવ વધારનારું છે. પોતાના પ્રમથગણો, બંને પુત્રો તથા દેવી પાર્વતીજીની સાથે ભગવાન શંકર આ પુરાણના વક્તા અને શ્રોતાનું સદા કલ્યાણ કરો. વાયવીય સંહિતા સંપૂર્ણ, શિવ પુરાણ સંપૂર્ણ.